भटकना काम है, हर राह पे भटकता हूँ, हर एक राह की मंजिल भी हो मुराद नहीं। चालू जइए, चालवानो मजा लेवी जइए, કોઈ મંજિલમાં પહોંચવો એવો અવકાશા માટે રાખવો જોઈએ, ચાલવાનો આનંદ કેમ લેતા આપણને નથી આવડતો? એટલે વેદમાં કહ્યું છે, ચરાઈ વેતી ચરાઈ વેતી, ચાલો ખૂબ ચાલો, યદિ તો ડાક્ષને કેવું ના હશે તમે એકલા ચલો રે, એમ કે છે રવીન્દ્રનાથ. એટલે ચાલવામાંનો આનંદ લો, ચાલવામાં સાચા માર્ગ ઉપર ચાલવાનો જ આનંદ છે. પહોંચ્યા પછી તો શું કરશો? ઘણા લોકો સમજે છે કે પેટ ભરવાનો આનંદ છે, પણ ખરેખર પેટ ભરવાનો આનંદ નથી. સાચા તમે શોખીન હો તો તમને ખબર પડશે કે જમવામાં આનંદ છે. પેટ ભર્યા પછી તો પ્રમાદ આવતું હોય છે, પેટ ભર્યા પછી તો પેલી ભેળસા વૃત્તિ આવે, એમાં આનંદ નથી, સુસ્તી આવતી હોય છે. ખરેખર જો આનંદ હોય કશું તો જમવાનું હોય છે, પેટ ભરવાનું આનંદ નથી હોતું. પેટ ભરવાનો આનંદ હોય તો જલ્યું રૂખું બધું જ ગમવું જોઈએ. પેટ ભરવાનો આનંદ નથી, આનંદ જમવાનો છે. આપણે જમી રહ્યા છે બસ, એમાં સંતોષ હોવું જોઈએ. ઘણા લોકો મને કહે છે, જલ્દી તમે ગુરુ કેમ નથી કરતા, કેમ વિસ્તાર કરો છો? એટલે ખુલાસો આપ્યો, બીજું કઈ નહીં. માયા તથમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના મસ્થાની સર્વભૂતાની નચાહંતે સ્વસ્થિત. શું કે છે? ભગવાન માંથી, બ્રહ્મ માંથી આ સૃષ્ટિ કેવી રીતે પ્રકટ થઈ તેના બાબતમાં ઘણી પ્રક્રિયાઓ શાસ્ત્રોમાં તે દર્શનોમાં સમજાવવામાં આવી છે. દાખલા તરીકે આપણે બાઇબલ લઈએ તો ખ્યાલ આવશે કે ભગવાને શૂન્યમાંથી સૃષ્ટિ કરી છે. પેલા કઈ નહોતું, એમ કે છે, લેટ ધેર બી લાઇટ એન્ડ ધેર વોઝ લાઇટ, લેટ ધેર બી અર્થ એન્ડ ધેર વોઝ અર્થ, એમ ભગવાને આખી સૃષ્ટિ શૂન્યમાંથી ઉત્પન્ન કરી. એક મત એવો છે. હવે દાર્શનિકોને ઝઘડવાની આદત હોય, કેમ કે દાર્શનિક એટલે વિદ્વાન, એટલે કઈક તો દોષ કાઢે ને, એટલે એને દોષ કાઢ્યા વગર રહે નહીં, એટલે એને ચિંતા થાય કે શૂન્યમાંથી સૃષ્ટિ થાય છે. પણ ક્રિશ્ચનો એનો બહુ સુંદર જવાબ આપે છે કે શૂન્યમાંથી સૃષ્ટિ નથી થતી, એ તમે તમારા બુદ્ધિની સીમાની વાત કરી રહ્યા છો. તર્ક એ લોકો કહે છે કે તમારા બુદ્ધિની ફ્રેમવર્ક છે, રીઝનિંગ એ તમારા બુદ્ધિની ફ્રેમવર્ક છે, તે ફ્રેમની બહાર તમને નથી દેખાતું, તેથી બહાર કશું છે નહીં એવું સમજવું નહીં. ધારો કે એક ફોટોગ્રાફ આપણે લીધો હોય, કોઈ પેનોરામિક વ્યૂ લીધો હોય, બહુ મોટું ચિત્ર એમાં આવે, તો એ ફોટોગ્રાફમાં જેટલું ચિત્ર આવ્યું તેની આગળ પાછળ ઉપર નીચે શું બીજા દ્રશ્યો નહીં હોય? હોય જ છે. પણ ફ્રેમની પોતાની એક લિમિટ છે, કેમેરાની પોતાની એક લિમિટ છે. કેટલોય વાઇડ એંગલ લેન્સ લગાડો, કેટલોય વાઇડ એંગલ લેન્સ લગાડશો, પણ એ વાઇડ એંગલ લેન્સની પણ પાછી એક લિમિટ છે. એ અમુક લિમિટમાં જઈને એની સીમા આવી જશે, ફ્રેમ બનાવી જશે. ફ્રેમ બનાવી કે આપણને એની આજુબાજુ ઉપર નીચે કશું દેખાતું નથી, નથી દેખાતું તેથી નથી એમ માનવું એ તો બાળિશતા છે. એટલે તર્ક એ વાત સાચી છે, તર્ક ખોટો નથી, પણ તર્ક એ આપણા બુદ્ધિની એક ફ્રેમવર્ક છે, અને એ ફ્રેમવર્કમાંથી જેટલું દેખાતું હોય તેટલું સાચું હોઈ શકે છે, પણ સત્ય એટલું જ છે એ માનવું એ ખોટું. તર્કથી જેટલું દેખાય તેટલું સાચું માનવું એમાં કશી ગડબડી નથી. ફોટોગ્રાફમાં આપણને જેટલું દેખાયું એટલું તો છે, એટલું તો માનીને ચાલવું જ જોઈએ, પણ તેની આજુબાજુ કે ઉપર નીચે બીજું કોઈ દ્રશ્ય હોય જ નહીં એમ માનીને કોઈ ચાલે તો તે આપણે જોઈ શકીએ છીએ અનુભવમાં કે વાત સાચી ખરતી નથી. તે રીતે તર્કની ફ્રેમવર્કથી બહાર જે કંઈ છે તે નથી એમ માનનારા એટલા જ બાળિશ છે કે જેટલા ફોટોગ્રાફને જોઈને એમ માની લે કે આની પાછળ કોઈ પહાડ નહીં હોય, આની પાછળ કોઈ નદી નહીં હોય. એક ફોટોમાં જેટલી નદી દેખાતી હોય એટલી જ નદી જો ખાલી હોય તો એ નદી શરૂ ક્યાંથી થઈ, એ નદી પર્યવસિત ક્યાં થઈ, એટલે ઉદગમ અને પર્યાવસાન વગરની નદી ફોટોગ્રાફમાં દેખાતી હોય, પણ તેથી કઈ નદીનું ઉદગમ અને પર્યાવસાન નથી હોતું એવું થઈ શકે? એવું ના થઈ શકે. પણ ફોટોની પોતાની, ફોટોગ્રાફની પોતાની લિમિટેશન છે કે એમાં નદી દેખાય છે પણ તેનું ઉદગમ અને પર્યાવસાન દેખાતું નથી. તેમ તર્કની પોતાની લિમિટેશન છે કે આપણને જે કઈ દેખાઈ રહ્યું છે તર્કથી કે આ એમ છે, આ એમ છે, આ એમ છે, એમ છે, પણ એમાં આખો ચિત્ર સીમિત થઈ જતો નથી. એક શાયર કહે છે, સિતારો સે આગે જહાં ઓર ભી હૈ અભી ઇશ્ક કે ઇમ્તહાં ઓર ભી હૈ અગર લુટ ગયા એક નશે મન તો ક્યા ગમ મુકામ આતે આહો ફુગા ઓર ભી હૈ. એટલે આ જેટલું દેખાઈ રહ્યું છે, ચરકે બહુ સુંદર કહ્યું છે, અલ્પમ હિ પ્રત્યક્ષમ અનંતમ અપ્રત્યક્ષમ અસ્તિ યૈરિન્દ્રિય તાવત પ્રત્યક્ષમ ગ્રહ્યતે તાન્ય વખલુ અપ્રત્યક્ષાણી. અરે શું તમે દમ ભરો છો? અલ્પમ હિ પ્રત્યક્ષમ કે જે તમે કહો છો બધું પ્રત્યક્ષ પ્રત્યક્ષ દેખાડે, કે જે અલ્પમ હિ પ્રત્યક્ષમ જે દેખાય છે તે ઘણું ઓછું છે, અનંતમ અપ્રત્યક્ષમ અસ્તિ નથી દેખાતું એવું ઘણું બધું વધારે છે, દેખાઈ રહ્યું છે તે ઘણું ઓછું દેખાઈ રહ્યું છે, અનંતમ અપ્રત્યક્ષમ અસ્તિ. અને બહુ સુંદર વાત કે છે, યે ઇન્દ્રિય સ્થાવત પ્રત્યક્ષમ ગ્રહ્યતે, જે ઇન્દ્રિયો થકી તમને પ્રત્યક્ષ ગ્રહિત થઈ રહ્યું છે તાન્ય અપ્રત્યક્ષાણ, જે ઇન્દ્રિયોથી તમને દેખાઈ રહ્યું છે તે ઇન્દ્રિય ક્યાં દેખાઈ રહી છે? આંખના ડોળા દેખાય છે, પણ જે આંખના ડોળામાં જે જોવાની શક્તિ છે એ નથી દેખાતી. એ ઇન્દ્રિય પ્રત્યક્ષ ગ્રહ્યતે તાન્ય વખલ પ્રત્યક્ષાણી. કાન તમને દેખાય છે આ સુપડા જેવા, પણ આ સુપડા જેવા કાનમાં જે સાંભળવાની શક્તિ છે એ ક્યાં સંભળાઈ રહી છે? તાન્ય પ્રત્યક્ષાણી. એટલે દેખાતું ઘણું ઓછું છે, ન દેખાતું ઘણું વધારે છે, અને જયારે નથી દેખાતું ત્યારે ન માની લેવો. એના જેવો તો ચતુર્મુર્ગ હોય કોણ શકે? વિચારક બીજો ચતુર્મુર્ગ એટલે પેલો ડોકું ગાળી દે ને, શામળ, તો એ શામળ એના જેવો કોણ હોય શકે કે જેને દેખાતું નથી તેથી નથી એમ માનીને ચાલે? એટલે એ વસ્તુ સાચી નથી. એટલે તર્કની પરિભાષામાં નથી સમજમાં આવતું તો કે છે વાંધો નહીં, ન સમજો, કઈ ફરક નથી પડતો. બહુ સુંદર વાત ક્રિશ્ચિયન થિયોલોજીમાં એ વાત ચર્ચવામાં આવી છે કે ભગવાન ચાહે તો શૂન્યમાંથી પણ સૃષ્ટિને પ્રકટ કરી શકે છે, ભગવાન એટલો સમર્થ છે. જોકે આપણે ત્યાં એ વાતને એ રીતે સ્વીકારવામાં નથી આવી, અને એનું મુખ્ય કારણ એ કે ક્રિશ્ચિયન કહેતા પણ સાચું કહીએ તો યહૂદી, ઈસાઈ અને મુસલમાન એ ત્રણેય એક જ ધારાના છે, સેમેટિક રિલિજન જેને કહેવાય. એ વિચારધારામાં પરમાત્માની સાથે ભેદાનુભૂતિની મહત્તા બહુ વધારે ગણવામાં આવી. ભેદાનુભૂતિની મહત્તા એટલે શું? કે પરમાત્મા ઉપર છે, આપણે નીચે છે. પરમાત્મા પવિત્ર છીએ, આપણે પાપી છીએ. આપણે કર્મ કરી રહ્યા છીએ, પરમાત્મા ફલદાતા છે. એ જાતની ભેદાનુભૂતિ ઉપર એમની ધર્મનો, એમનો ધર્મનો પાયો રહેલો છે, અને તેથી એમને એ વાત ગમતી નથી એમ કેવી કે સૃષ્ટિ પરમાત્માથી પ્રકટ થઈ. એ પરમાત્માથી પ્રકટ થઈ એનો મતલબ કે સૃષ્ટિમાં જે કઈ ખરાબી છે તે ખરાબી પરમાત્મા પણ હોવી જોઈએ. જેમ કાર્યમાં કોઈ ખરાબી આપણને દેખાતી હોય તો એનો કોઈક ને કોઈક રીતે ઉત્તરદાયિત્વ કારણમાં હોય છે. દાખલા તરીકે ખરાબ રૂઈ વાપરી હોય, કપાસ, ખરાબ કપાસ વાપરી હોય તો એનું કાપડ ખરાબ બનશે, સૂત ખરાબ બનશે, સૂત ખરાબ બનશે તો એનું કાપડ ખરાબ બનશે. એટલે કારણના ગુણો કાર્યમાં આવતા હોય છે, કાર્યોત્પત્તિની પ્રક્રિયામાં, અને કાર્યને જોઈને કારણના ગુણોનું અનુમાન થઈ શકે છે. એમ ગુજરાતીમાં કહેવાય ને, જેવા ના જેવા બાપ તેવા બેટા, એમ કહેવાય છે. ઉલટી વાત થઈ ગઈ. બેટામાં, સંતતિમાં પિતાના કઈક રૂપ ગુણધર્મો આવે, એટલે જેવા રૂપ ગુણધર્મ કાર્યમાં આવે તેથી આપણે કારણ ન દેખાતું હોય તો એ અનુમાન કરી શકીએ કારણનું. તે જે પ્રક્રિયા છે કાર્ય થકી કાર્ય ગુણને જોઈને કારણના ગુણોનું અનુમાન કરવાની, તે પ્રક્રિયામાં જો જગતમાં જો આ અશુભતા દેખાતી હોય, જગતમાં જો પાપ દેખાતું હોય, જગતમાં જો ક્લેશ દેખાતું હોય, તો આ બધા ગુણોનો કારણમાં પણ અનુમાન કરવો પડશે. અને કારણના ગુણોમાં આપણે અનુમાન કરીએ તો પછી એ લોકોને બીક લાગે છે કે પરમાત્મામાં એવા ગુણો હોય તો પછી પરમાત્માને બજવું કેમ. એક મોટી પંચાયત ત્યાં ઉભી થઈ જાય તો પછી મારામાં અને પરમાત્મામાં અંતર શું. એટલે પેલી દ્વૈત ભાવની સ્થિતિના લીધે એમને એ કહેવું ગમતું નથી કે પરમાત્મામાંથી સૃષ્ટિ પ્રગટ થઈ. મેક્સ મુલરે એક વાત ગજબ કહી છે, જોકે પોતે ઈસાઈ હતો તેથી એમ નથી માનતો કે વેદ એ ઈશ્વરી વાણી છે. એમ સમજે છે કે વેદ એ ઋષિ મુનિઓ જંગલમાં બેસીને લખી દીધા છે ગ્રંથો, એ બીજી કથા છે. પણ એને જે એક વાત કહી છે તે અતિ આકર્ષક વાત કહી છે કે જે હાઈટ ઉપર વેદના ઋષિઓએ ઈશ્વરની કલ્પના કરી, કલ્પના કરવાની ઉડાન કરી છે, ઉડાન ભરી છે, તે હાઈટ ઉપર જો બીજો કોઈ ઈશ્વરવાદી જાત તો એના ફેફસા ફાટી જાત. એ હાઈટ ઉપર જવાની દરેકની સામર્થ્ય નથી. ખરેખર આપણને ક્યારેક આશ્ચર્ય થાય, હવે ઋષિઓ ઉડીને ગયા હોય તો ઋષિઓની બુદ્ધિ ઉપર આશ્ચર્ય કરવો જોઈએ. ભગવાને પોતે વેદ જે આપણી શ્રદ્ધા છે, જે આપણી દ્રઢતર માન્યતા છે કે વેદ કઈ ઋષિ મુનિઓએ લખેલા ગ્રંથો નથી, વેદ તો ભગવાનની વાણી છે, ઋષિ મુનિઓને અવતરી હતી. જેમ કુરાનના માટે એમ કહેવાય છે કે કુરાન મોહમ્મદ સાહેબે લખી નથી, કુરાન મોહમ્મદ સાહેબ ઉપર ઉતરતી હતી. તેવી રીતે આપણે ત્યાં પણ એમ આપણે કહીએ છીએ કે વેદ ઋષિઓએ લખ્યા નથી, સમાધિમાં વેદ ઋષિઓને મળ્યા હતા. સમાધિ લગાડતા જેમ દેખાયું તેમ વેદ એમને દેખાયો, એમણે વેદ લખ્યો નથી. તેથી જ આપણે ત્યાં મંત્ર કરતા નથી કહેતા, ઋષિઓને મંત્ર દ્રષ્ટા કહીએ છીએ. મંત્રોનું એમણે દર્શન કર્યું, મંત્ર એમણે રચ્યા નહીં. આપણે તો આપણી જ વાત કહેવી, પણ મૂળ વાત જેણે કહ્યું હોય, પ્રશ્ન એ નથી. ખરેખર એક તથ્ય મેક્સ મુલરના કથનમાં એ છે કે દરેક વ્યક્તિની સામર્થ્ય નથી કે જે રીતે વેદ ઉપનિષદો ઈશ્વરનું વર્ણન કરે છે તે રીતે કોઈ ઈશ્વરવાદી ઈશ્વરનું વર્ણન કરી શકે. એટલે તે હદ સુધી મેક્સ મુલરે આ વચન, આ વાત કે ઉદ્ગાર જે વચનના સંદર્ભમાં કાઢ્યા છે તે વચન છે, કો અથા વેદ કહ્ય પ્રવોચત કુતા જાતા કુતયમ વિસૃષ્ટિ યોગ્યાધ્યક્ષ પરમે વ્યોમન સ્વંગવેદ યદેવાન વેદ. કોણ જાણે છે આ ક્યાંથી આવી રહ્યું છે, ક્યાં જઈ રહ્યું છે? અરે જે એનો માલિક છે, જે આને કંટ્રોલ કરી રહ્યો છે, તેને ખબર પડે છે કે તેને ખબર નથી પડતી? ઈશ્વરની સર્વજ્ઞતા ઉપર આપણે પ્રશ્નચિહ્ન લગાવી રહ્યા છે કે ભાઈ તું જાણે છે કે નહીં કે તું કેટલો મોટો છે? કે છે કે અરે હું એ નથી જાણતો તો પછી શું કરું? એટલે બહુ ઈશ્વર અસર્વજ્ઞ હોય ખરો? એટલે આપણે કહી શકીએ છીએ, વેદ કહી શકીએ છીએ, કો અધા વેદ કહીએ પ્રવોચન, કોણે કહ્યું, કોણ કહી શકે છે? કુતા આજાતા કુતયમ વિસૃષ્ટિ યોગ્યાધ્યક્ષ પરમે વ્યોમન સ્વંગ વેદ યદિવાન વેદ. તું એ જાણે છે કે તું પણ નથી જાણતો? કહેવા માટે ફેફસ જોઈએ, આટલે હવા ના નીકળે હો, ફેફસામાંથી આવી વાત કહેવી હોય. આપણે એમ કહેવામાં કાવ્યમાં કહેવી હોય તો બહુ સરળ છે, કાવ્ય તો ઘણા લોકો લખી કાઢે, પણ આના થિયોલોજીકલ ઇમ્પ્લિકેશન કદી વિચારો તો કેવા ભયંકર ઇમ્પ્લિકેશન આવી રહ્યા છે. કે એક બાજુ આપણે ઈશ્વરને કહીએ કે ઈશ્વર જગતનો કર્તા છે, ઈશ્વર જગતનો નિયંતા છે, ઈશ્વર સર્વજ્ઞ છે, ઈશ્વર સર્વ કર્તા છે, અને બીજી બાજુ આપણે કહેતા હોઈએ કે શું અંગ વેદ યદિવાન વેદ, ફેફસા ફાટી જાય એવું કહેતા. ખરેખર પણ કહી શકીએ, કહ્યું છે, કહેવાયું છે, એટલું જ નહીં, આનાથી વિલક્ષણ વિલક્ષણ ઉદ્ગારો ઈશ્વરની બાબતમાં કહેવાયા છે. એ કહેવાયા છે એનું કારણ છે કે આપણી જે દ્રષ્ટિ છે મૂળત ઈશ્વરની બાબતમાં, એ મેક્સ મુલરને એવું લાગે છે કે આમ કહેતા ફેફસો ફાટી જાય, પણ આપણો ફેફસો શા માટે નથી ફાટતો? એનું મુખ્ય કારણ કે ઈશ્વર સાથે આપણને તાદાત્મ્ય સ્ફુરે છે. બનારસમાં કોઈક વખતે તમે જાઓ, કદાચ સુરતમાં એવું મહાત્મ્ય બતાવે છે કે સારામાં સારો દોસ્ત હોય તે ખૂબ ગાળો આપીને જ વાત કરતો હોય, જો કે મેં જાણ્યું નથી, પણ કોઈ કહે છે કે સુરતમાં કઈક એવું મહાત્મ્ય છે ખરું, કરવા આપતા હોય છે.